શ્રીમદ દેવી ભાગવત સ્કંદ ચોથો અધ્યાય 5-6 શ્રી નરનારાયણનું તપભંગ કરવામાં ઇન્દ્રને સફળતા અને ઇન્દ્ર દ્વારા કામદેવ અને વસંતને અપ્સરાઓ સાથે ત્યાં મોકલવા, નારાયણ દ્વારા ઉર્વશી વગેરેની ઉત્પત્તિ અને નારાયણની સાથે અપ્સરાઓનો સંવાદ. વ્યાસજી કહે છે, રાજેન્દ્ર, વધારે કહેવાથી શું ફાયદો? બસ આ સંસારમાં ક્યાંક કોઈ એક વિરલો જ સાચો ધર્માત્મા હોય છે, જેની બુદ્ધિ દ્રોહ રહિત છે. કારણ કે આ સચરાચર જગત રાગ દ્વેષથી ઓતપ્રોત છે. જે વેર કરે તેની સાથે વેર રાખવું એ તો સમાનતા માનવામાં આવે છે. પરંતુ જો અદ્વેષી અને શાંત સ્વભાવના હોય તેમની સાથે દ્વેષ કરવો તે તો દુષ્ટતા જ કહેવાય. સાત્વિક લોકો માટે હંમેશા સતયુગ, રાજ સ્વભાવવાળાઓ માટે ત્રેતાયુગ અને તામસી લોકો માટે હંમેશા કળિયુગ હોય છે. યુગનો સંબંધ ક્રિયા સાથે છે. સત્ય ધર્મનું પાલન કરનાર ગમે તે યુગમાં હોય છતાં સતયુગી છે. બાકી બીજા બધા ધર્મોમાં તો બધા પ્રવૃત્ત હોય છે જ, વાસનામાં સ્વાભાવિક રીતે મલિનતા હોય છે અને તેના પ્રભાવથી ધર્મમાં પણ મલિનતા આવી જાય છે. મલિન વાસના ક્યારેય ધર્મને નિર્મળ રહેવા દેતી નથી. ધર્મ બ્રહ્માના પુત્ર છે. બ્રહ્માજીના હૃદયમાંથી તેમની ઉત્પત્તિ થઈ હતી. સત્ય ધર્મનું પાલન કરનાર ધર્મ બ્રાહ્મણ રૂપે સદા બિરાજમાન હતા. તેમના દ્વારા વૈદિક ધર્મનું સદા પાલન થતું રહ્યું. તે મહાત્મા ધર્મએ દક્ષ પ્રજાપતિની 10 કન્યાઓ સાથે લગ્ન કર્યા. વિવાહ સંસ્કારમાં જે જે નિયમો દર્શાવાયા છે તે બધાનું પાલન કરતા તેમનું ગૃહસ્થ જીવન વ્યતીત થવા લાગ્યું. પછી સત્યવ્રતધારીઓમાં શ્રેષ્ઠ એવા ધર્મથી અનેક પુત્રો ઉત્પન્ન થયા. રાજન, તે પુત્રોના નામ હરિ, કૃષ્ણ, નર અને નારાયણ રાખવામાં આવ્યા. હરિ અને કૃષ્ણએ યોગાભ્યાસ કર્યો. નર અને નારાયણ હિમાલય પર્વત પર ગયા અને બદ્રિકાશ્રમના પવિત્ર સ્થાન પર તેમણે તપસ્યા શરૂ કરી. તે પ્રાચીન મુનિઓ નર અને નારાયણ તપસ્યામાં ઉત્તમ ગણાવા લાગ્યા. ગંગા કિનારે રહીને બ્રહ્મનું અખંડ ચિંતન કરતા હતા. ભગવાન શ્રી હરિના અંશાવતાર તે નરનારાયણ બંને ત્યાં રહીને 1000 વર્ષ સુધી તપ કર્યું. તેમના તપના તેજથી સંપૂર્ણ જગત સંતપ્ત થઈ ગયું. તેથી ઇન્દ્રના મનમાં નરનારાયણના પ્રતિ દ્વેષ થયો. ઇન્દ્ર ચિંતા કરવા લાગ્યા, હવે મારે શું કરવું? આ બંને ધર્મના પુત્રો નર અને નારાયણ અત્યંત તપસ્વી અને ધ્યાન યોગી છે. તેમને સિદ્ધિ પ્રાપ્ત થઈ ચૂકી છે. હવે તેઓ જરૂરથી મારું ઇન્દ્રાસન પડાવી લેશે. કઈ રીતે તેમના તપમાં વિઘ્ન નાખવું જેથી તેમની તપસ્યા અટકી જાય? આવા વિચારથી તેના મનમાં અતિ ભયંકર એવા કામ, ક્રોધ અને લોભ ઉત્પન્ન થયા. તપભંગ કરનારા ઉદ્દેશ સાથે તે એરાવત હાથી પર બેસીને ગંધમાદન પર્વત પર, જ્યાં નરનારાયણનો પવિત્ર આશ્રમ હતો, ત્યાં પહોંચી ગયા. ઇન્દ્રે તપસ્વી મુનિઓને જોયા. તપના પ્રભાવથી નરનારાયણનું શરીર સૂર્યનારાયણ જેવું પ્રકાશિત થઈ રહ્યું હતું. ઇન્દ્રે વિચાર્યું, અરે આ શું સ્વયં વિષ્ણુ ભગવાન તો પ્રગટ થયા નથી ને? અથવા એક સાથે બે સૂર્યનો ઉદય તો થયો નથી ને? ખબર નથી ધર્મના બંને શ્રેષ્ઠ કુમારો તપસ્યાના પ્રભાવથી શું કરી નાખશે. આવો વિચાર કરીને સચિપતિ ઇન્દ્રે નરનારાયણની સામે દ્રષ્ટિ નાખી અને કહ્યું, ધર્મનંદન, તમે ખરેખર અત્યંત ભાગ્યશાળી છો. તમારે શું જોઈએ છે તે કહો, હું તમને ઉત્તમ વરદાન આપવા તૈયાર છું. તે માટે જ હું અહીં આવ્યો છું. તમારા તપથી પ્રભાવિત થઈને હું તમને દુર્લભ વરદાન આપીશ. વ્યાસજી કહે છે, દેવરાજ ઇન્દ્ર નર નારાયણના સામે ઉભા રહીને વારંવાર આ પ્રમાણે કહેવા લાગ્યા, પરંતુ તે ઋષિઓએ કોઈ ઉત્તર આપ્યો નહીં. તે તો ધ્યાનસ્થ હતા, તેમના ચિત્તમાં કોઈ વિક્ષેપ ન હતો. ત્યારે ઇન્દ્રે ભય ઉત્પન્ન કરનારી મોહિની માયા વડે ઘણા સિંહ, વાઘ અને જંગલી પ્રાણીઓ ઉત્પન્ન કર્યા. આ જંગલી પ્રાણીઓથી નર નારાયણને ભયભીત કરવાની ચેષ્ટા કરી. વાવાઝોડી, વૃષ્ટિ અને આગ લાગવાના દ્રશ્યો વારંવાર ઉપસ્થિત કર્યા. આ પ્રમાણે ઇન્દ્ર માયાની રચના કરીને નરનારાયણને ડરાવવાનો પ્રયત્ન કરતો રહ્યો, પરંતુ મુનિઓ પર માયાનો કોઈ પ્રભાવ પડ્યો નહીં. થાકીને ઇન્દ્ર પાછા ચાલ્યા ગયા. વરદાનની વાત પણ નરનારાયણને ચલિત કરી ન શકી. આંધી જેવા તોફાનોથી તે ભયભીત થયા નહીં, અને સિંહ વાઘ વારંવાર તેમની સામે આવવા છતાં તેઓ ચલાયમાન થયા નહીં. અર્થાત તે વખતે નરનારાયણને ધ્યાનમાંથી ચલિત કરવાનો કોઈ ઉપાય સફળ થયો નહીં. ઇન્દ્ર પોતાને ઘેર જઈ દુઃખ સાથે સમય વ્યતીત કરવા લાગ્યા. તેણે વિચાર્યું, જે જગદીશ્વરી મહાવિદ્યાના નામે પ્રસિદ્ધ છે તે પરાપ્રકૃતિ દેવીનું રૂપ અત્યંત અદ્ભુત છે અને નિત્ય છે. નરનારાયણ તેમનું જ ધ્યાન કરી રહ્યા હતા, તેથી જ ભગવતીનું ધ્યાન કરનારને ગમે તેવો માયાવી કઈ રીતે ડગાવી શકે. કારણ કે દેવતાઓ અને દાનવો પાસે જેટલી માયા શક્તિઓ છે તે સર્વની ઉત્પત્તિ તો દેવીથી થાય છે. પછી તે દેવો અને દાનવો માયાદેવીને આ ઉપાસકોને કઈ રીતે ડગાવી શકે? દેવીનું ધ્યાન કરનારના પાપ બળી જાય છે. ભગવતીના મુખ્ય મંત્રો વાંગબીજ, કામબીજ અને માયાબીજ છે. જેના ચિત્તમાં ભગવતીના ઉપયુક્ત મંત્રોએ સ્થાન લઈ લીધું હોય તેના કાર્યમાં વિઘ્ન નાખવા કોઈ સમર્થ નથી. પરંતુ ઇન્દ્ર માયાને આધીન તેને વિવેક બુદ્ધિ ખોઈ બેઠા હતા, તેથી નરનારાયણનું તપભંગ કરવા માટે તેમણે કામદેવ અને વસંત ઋતુને બોલાવ્યા અને કહ્યું, કામદેવ, તમે વસંત ઋતુ અને રતિને સાથે લઈને હમણાં જ રવાના થઈ જાઓ. અપ્સરાઓને લઈને તુરંત ગંધમાદન પર્વત પર જાઓ. ત્યાં બદ્રિકાશ્રમ નામના નિર્જન સ્થાનમાં પુરાણ પુરુષ નરનારાયણ જેવો પ્રધાન ઋષિ છે, તપ કરી રહ્યા છે. હે મનમંથ, તેમની પાસે જઈને તેમના ચિત્તને કામાતુર કરવાની અત્યંત આવશ્યકતા છે. અત્યારે મારું કાર્ય સફળ કરનારા તમારા સિવાય બીજું કોઈ નથી. તેમને મોહિત અને અસ્થિર બનાવી તરત જ તમારા બાણોથી વ્યથિત કરી દો. મહાભાગ, તમે આ રીતે ધર્મના બંને મુનિપુત્રોને વશ કરી લો. આ સંસારમાં એવો કોણ દેવતા, માનવ કે દાનવ છે જે તમારા બાણોથી વશ ન થાય? કામદેવ, બ્રહ્મા, હું પોતે, શંકર, ચંદ્રમા અને અગ્નિદેવ પણ તમારા બાણોના પ્રભાવથી વિવેક શક્તિ ખોઈ બેઠા છીએ, ત્યારે આ મુનિઓની શી તાકાત? અપ્સરાઓનું આ વૃંદ તમારી સહાયતામાં તૈયાર છે. મનને મોહિત કરનારી આ મંડળી તમારી સાથે અવશ્ય આવશે. માત્ર ત્રિલોત્મા અને રંભા બે જ આ કાર્યને સફળ કરવામાં પારંગત છે. આમ તો તમે એકલા જ આ કામ પાર પાડી શકો એમ છો, છતાં બધા મળીને તો કરી જ શકશો એમાં શંકા નથી. મહાભાગ, તમે મારું આ કાર્ય કરવા તત્પર થઈ જાઓ, હું તમને તમારી ઈચ્છા હોય તે આપવા તૈયાર છું. મેં તે તપસ્વીઓને વરદાન આપવાની વાત કહીને લલચાવવાની ખૂબ કોશિશ કરી, પરંતુ તેઓ તેમના સ્થાનેથી હાલ્યા ચાલ્યા વિના શાંત બેઠા રહ્યા, તેથી મારો તે શ્રમ નકામો ગયો. ત્યાર પછી મેં માયાના બળે તેમને ભયભીત કરવાની કોશિશ કરી, તો પણ તેઓ અડગ રહ્યા. શરીરની રક્ષા આવશ્યક છે એ વાત એ સમજતા જ નથી. વ્યાસજી કહે છે, ઇન્દ્રની વાત સાંભળીને કામદેવે કહ્યું, હે ઇન્દ્ર, હું આપનું ઈષ્ટ કાર્ય અવશ્ય કરીશ, ભલે તે મુનિ કોઈ દેવતાના ઉપાસક હશે તો તેઓ મારા વશમાં થઈ જશે. પરંતુ દેવીના ઉપાસકને હું કોઈ રીતે વશમાં કરવા સમર્થ નથી. ક્લિમ દેવીનો કામ બીજ મહામંત્ર છે. જે સાધક મનમાં આ મંત્રનું ચિંતન કરતો હશે તે મારી શક્તિની બહાર હશે. તેથી જો તે તપસ્વી મહાશક્તિની ઉપાસના કરતા હશે તો તેમના પર મારા બાણોનો પ્રભાવ થવો અસંભવ છે. ઇન્દ્રએ કહ્યું, મહાભાગ, તમે આવશ્યક સામગ્રી સાથે ત્યાં જાઓ. તમે મારા અનન્ય હિતેશી છો, તેથી આ દુર્લભ કાર્યને સફળ કરવાનું તમારું પરમ કર્તવ્ય છે. વ્યાસજી કહે છે, ઇન્દ્રની આજ્ઞા થવાથી કામદેવ વગેરે પૂરી તૈયારી સાથે જ્યાં ધર્મના બે પુત્રો નરનારાયણ તપ કરતા હતા ત્યાં ગયા. વ્યાસજી કહે છે, રાજન, સર્વપ્રથમ ત્યાં વસંત ઋતુ પહોંચી. બધા વૃક્ષો ફૂલોથી ખીલી ઉઠ્યા. તેમના પર ભમરાઓ ગુંજન કરવા લાગ્યા. આંબા, ચંપો, તિલક, ખાખરો, સાખુ એટલે કે સાલ વૃક્ષ, તાડ, તમાલ અને મહુડો આ બધા વૃક્ષો ફૂલોથી સુશોભિત થઈ ગયા. વૃક્ષોની ડાળ પર કોયલો મધુર સ્વરથી ટહુકા કરવા લાગી. ફૂલોથી ભરપૂર લતાઓ પર્વતો પર ચડવા લાગી. પ્રાણીઓમાં કામનો પ્રભાવ તેની સીમા ઓળંગી ગયો. બધા પ્રેમાસક્ત બની પરસ્પર વિલાસ કરવા લાગ્યા. તેઓ સંપૂર્ણ ઉન્મત્ત બની ગયા. ફૂલોની શ્રેષ્ઠ સુગંધ લઈને દક્ષિણનો વાયુ મંદ મંદ ગતિથી વહેવા લાગ્યો. જેના સ્પર્શ માત્રથી આનંદનો અનુભવ થતો હતો તેવા વાતાવરણમાં ઋષિ મુનિઓની ઇન્દ્રિયો પણ તેમના વશની બહાર જવા લાગી. ત્યાર પછી રતિ સાથે કામદેવે તેના પાંચ બાણો સાથે બદ્રિકાશ્રમમાં મુકામ કર્યો. રંભા અને ત્રિલોતમા વગેરે અપ્સરાઓ પણ તે પવિત્ર આશ્રમ પર પહોંચી ગઈ. તે બધી અપ્સરાઓ સંગીત કલામાં નિપુણ હતી. તેમણે સ્વર અને તાલ સાથે ગાવાનું શરૂ કર્યું. આ મધુર ગીત સંગીત કોયલોનો કલરવ અને ભમરાઓનો ગુંજન સાંભળીને મુનિવર નર અને નારાયણની સમાધિ છૂટી. તેમણે વિચાર કર્યો, અત્યારે અહીં વસંત ઋતુનું આગમન કઈ રીતે થયું. વન પુષ્પોથી શોભતું હતું, તેથી તેઓ મનમાં વિચાર કરવા લાગ્યા. શું આજે તેનો સમય પૂરો થતા પહેલા જ શિષ્ય ઋતુ સમાપ્ત થઈ ગઈ? કાળના ગતિચક્રમાં પરિવર્તન થવું સંભવ નથી, છતાં કઈ રીતે થયું? ત્યાર પછી નારાયણે આવી આશ્ચર્યજનક ઘટના જોઈને પોતાની આંખોની પલકો બીડવાનું પણ વિસરીને નરને કહેવા લાગ્યા. નારાયણે કહ્યું, ભાઈ, જ્યાં ફૂલોથી લદાયેલા વૃક્ષો કેવા શોભી રહ્યા છે, ચારે બાજુ કોયલનો મધુર શબ્દો સંભળાય છે, ભમરાઓના ટોળે ટોળા વૃક્ષોની શોભા વધારી રહ્યા છે. મુનિ, શિષ્ય ઋતુ ભયંકર તોફાની બની છે. ત્યાં તો સિંહરૂપી વસંત ઋતુ તેના તીક્ષ્ણ નખોથી તેને ચીરી નાખતી ખાખરાના ફૂલોને લઈને આવી ચડી છે. બ્રાહ્મણ, અત્યારે આ બદ્રિકાશ્રમ સાક્ષાત વસંત લક્ષ્મીનું નિવાસ સ્થાન બની ગયો છે. મને આશ્ચર્ય થાય છે કે વસંત ઋતુ તેના આગમન કાળને ઓળંગીને કઈ રીતે આવી ચડી. દેવ ઋષિ, મને ચોક્કસ લાગે છે કે આ આપણા તપમાં વિઘ્ન કરવા ઊભું કરનારી માયા છે. તમે આ સંબંધમાં વિચાર કરો. જેને સાંભળતા જ ધ્યાન છૂટી જાય તેવું દિવ્ય અપ્સરાઓનું સંગીત સંભળાય છે. આ બધું આપણી તપસ્યા ભંગ કરવા ઇન્દ્રનું પરાક્રમ તો નથી? તે સિવાય અકાળે વસંત ઋતુ તેનો પ્રભાવ કઈ રીતે પ્રગટ કરી શકે? એવું લાગે છે કે આપણા તપથી ભયભીત થઈને ઇન્દ્રએ આ બધું વિઘ્ન ઊભું કર્યું છે. શીતલ મંદ મંદ સુગંધિત મનમોહક વાયુ શરીરને સ્પર્શ કરી રહ્યો છે. ઇન્દ્રના ષડયંત્ર સિવાય આમાં બીજું કોઈ કારણ નથી. ભગવાન નારાયણ સર્વત્ર વ્યાપક છે. નારાયણ કહી રહ્યા હતા ત્યાં જ કામદેવની પૂરી સેના ત્યાં આવી પહોંચી. બધાથી આગળ કામદેવ હતો. નરનારાયણે આશ્ચર્ય સાથે તેમની સામે જોયું. કામદેવ મેનકા, રંભા, ત્રિલોતમા, પુષ્પગંધા, સુકેશી, મહાશ્વેતા, મનોરમા, પ્રમદ્વરા, ધૃતાચી गीताग्ना चारुहासिनी चंद्रप्रभा शोभा विद्युन्माला अंबुजाक्षी ने कांचन मालिनी तथा ये सिवाय बीजी अनेक अप्सराओ नर नारायणे जोई ते बधी मळीने 16,050 हती। कामदेवनी आ विशाल सेना जोईने नर ने नारायण खूब आश्चर्यचकित थई गया। पछी अप्सराओ तेमने प्रणाम करी सामे उभी रही। बधी अप्सराओए सुंदर आभूषणों पहेर्या हता। दिव्य माळाओ तेमना गळानी शोभा वधारी रही हती। ते बधी पृथ्वी पर अति दुर्लभ दिव्य शास्त्रोक्त पद्धतिनो ने कामने वधारनारो संगीत गाई रही हती। मुनिवर नारायणे ते अप्सराओने कह्युं, हे सुंदर केडवाळी स्त्रीओ, तमे बधा आनंदपूर्वक अहीं ज बेसो, हुं तमारो आतिथ्य सत्कार करुं छुं। तमे बधा आतिथ्यना रूपमां स्वर्गथी अहीं आव्या छो। व्यासजी कहे छे, તે વખતે મુનિવર નારાયણે મનમાં અભિમાન સાથે વિચાર્યું કે ઇન્દ્રએ અમારા તપમાં વિઘ્ન નાખવા માટે આ બધાને અહીં મોકલ્યા છે, પરંતુ બિચારી આ તુચ્છ તપ અપ્સરાઓ અમારું શું બગાડી શકવાની હતી। હું હમણાં જ આ બધાને આશ્ચર્યચકિત કરવા માટે બીજી નવી અપ્સરાઓને ઉત્પન્ન કરું છું। આ અપ્સરાઓ કરતા તે બધાના રૂપ અદ્ભુત હશે। અત્યારે તપસ્યાનો પ્રભાવ બતાવવો અત્યંત આવશ્યક છે। આ પ્રમાણે વિચાર કરીને નારાયણે પોતાનો હાથ સાંથળ ઉપર પછાડ્યો અને તરત એક સર્વાંગ સુંદર સ્ત્રીને ઉત્પન્ન કરી। નારાયણની સાંથળમાંથી નીકળેલી તે સ્ત્રી ઉર્વશી અત્યંત સુંદર હતી। ઉભેલી અપ્સરાઓ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ। તે સમયે મુનિવર નારાયણનું મન બિલકુલ નિશ્ચિંત હતું। ત્યાં જેટલી અપ્સરાઓ કામદેવ સાથે આવી હતી એટલી જ બીજી અપ્સરાઓ તેમણે ઉત્પન્ન કરી દીધી। તે બધી અપ્સરાઓ હાથમાં વિવિધ પ્રકારના ઉપહારો સાથે નાચતી ગાતી આવીને મુનિવર નરનારાયણને વંદન કરી સામે ઊભી રહી। ત્યારે સ્વર્ગથી આવેલી અપ્સરાઓએ નરનારાયણને કહ્યું, અમે બધી મૂર્ખ સ્ત્રીઓને આપની તપસ્યાનો મહિમા અને ધૈર્ય જોઈને આશ્ચર્ય થયું છે। હે મહાભાગ્યશાળી મુનિઓ, અમે આપના પ્રભાવને જાણી લીધું। આપ ભગવાન શ્રી હરિના અંશા અવતાર છો। આપ સમ દમ વગેરે સદગુણોથી પૂર્ણ છો। આપની સેવા માટે નહીં પરંતુ સત્ક્રતુ સો યજ્ઞ કરનાર ઇન્દ્રનું કાર્ય સિદ્ધ કરવાના વિચારથી અમે અહીં આવ્યા છીએ। અમારા ક્યાં સદભાગ્ય અમને આપના દર્શન થયા। અમે એવું ક્યુ પુણ્ય કાર્ય કર્યું હશે તે જાણવા અમે અસમર્થ છીએ, પરંતુ એ ચોક્કસ છે કે અમારા કોઈ સંચિત પુણ્ય હશે જ। અમે ખરેખર ગુનેગાર છીએ, છતાં આપ અમને પોતાના સમજીને શાંત રહ્યા અને અમને કોઈ દંડ આપ્યો નહીં, એ યોગ્ય જ થયું છે। કારણ કે વિવેકી મહાપુરુષો તુચ્છ શ્રાપ આપીને તેમના તપબળને અપવ્યય કરતા નથી। વ્યાસજી કહે છે, આપ આ પ્રમાણે અપ્સરાઓ નમ્રતાપૂર્વક પ્રણામ કરીને પોતાની વાત કહી રહી હતી। તેમની વાત સાંભળીને મુનિવર નરનારાયણ ઉત્તર આપવા તત્પર થયા। તે વખતે તે મુનિવર અતિ પ્રસન્ન હતા। કામ અને લોભને તેમણે જીતી લીધા હતા। તપસ્યાના તેજથી તેઓ સર્વાંગ સુંદર લાગતા હતા। ભગવાન નારાયણે કહ્યું, માગો, હું તમને તમારી ઈચ્છા હોય તો વરદાન આપવા તૈયાર છું। તમે બધા સુંદર નેત્રવાળી ઉર્વશીને સાથે લઈને સ્વર્ગલોકમાં પ્રસ્થાન કરો। આ બાળા હું તમને ભેટ રૂપે આપું છું, તેથી મનને મુગ્ધ કરનારી અપ્સરા હવે જવા માટે તૈયાર થઈ જાય। સાથળમાંથી ઉત્પન્ન થયેલી આ ઉર્વશી અપ્સરાને અમે ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે આપીએ છીએ। બધા દેવતાઓનું કલ્યાણ થાવો, હવે તમે બધા અહીંથી પ્રસ્થાન કરો। અપ્સરાઓ બોલી, મહાભાગ, આપ દેવાધિદેવ ભગવાન નારાયણ છો। પરમ ભક્તિ સાથે પ્રસન્નતાપૂર્વક અમે આપના ચરણોમાં સમર્પિત છીએ। હવે અમે ક્યાં જઈએ? હે મધુસૂદન, આપની આંખો કમળપત્ર જેવી વિશાળ છે। જો આપ પ્રસન્ન છો અને અમને ઈચ્છાવર વરદાન આપવા ઈચ્છો છો, તો અમે અમારો મનોરથ આપની સામે પ્રસ્તુત કરીએ છીએ। હે ઉત્તમ તપસ્વી દેવેશ, આપ અમારા પતિ થવાની કૃપા કરો, અમારે આજ વરદાન જોઈએ છે જેનાથી અમે પ્રસન્નતાપૂર્વક આપની સેવા કરી શકીએ. અને આપે ઉર્વશી અને બીજી અપ્સરાઓને ઉત્પન્ન કરી છે તે આપની આજ્ઞા પ્રમાણે સ્વર્ગમાં પધારે. હે ઉત્તમ તપસ્વી મુનિઓ, અમે 16,050 અપ્સરાઓ અહીં જ રહીશું. અમે બધા આપની સુંદર સેવા કરીશું. હે દેવેશ, આપ અમારી અભિલાષા પૂર્ણ કરીને આપના સત્યવ્રતનું પાલન કરો. અમારા ભાગ્યવશ સ્વર્ગમાંથી અમે અહીં આવ્યા છીએ. હે દેવેશ, અમારો ત્યાગ કરવો આપના માટે શોભાસ્પદ નથી. જગત પ્રભુ, આપ સર્વ સમર્થ પુરુષ છો, ભગવાન નારાયણે કહ્યું. પૂરા 1,000 વર્ષ સુધી અમે અહીં તપ કર્યું છે સુંદરીઓ. અમારી ઇન્દ્રિયો અમારા વશમાં છે, પછી અમે અમારા તપનો નાશ કઈ રીતે કરીએ? કામ વગેરે સુખની તો અમને લેશ માત્ર ઈચ્છા નથી, કારણ કે તેનાથી સાત્વિક સુખનું નિકંદન નીકળી જાય છે. પાશ્વિક પશુ જેવા મિથુનાદી કર્મમાં બુદ્ધિમાન પુરુષો કઈ રીતે આસક્ત થાય? અપ્સરાઓ બોલી, શબ્દાદી 5 ગુણોના વચ્ચે સ્પર્શ આવે છે, તેથી સ્પર્શ સુખને સર્વોત્તમ માનવામાં આવે છે. તેથી હે મહારાજ, અમને બધી રીતે સ્પર્શ સુખ આપવા માટે વચનબંધ થવાની કૃપા કરો. પછી નિર્ભયતાપૂર્વક સુખ ભોગવીને ગંધમાદન પર્વત પર ફરો. અધ્યાય 5-6 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.